શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 70મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે મેં ભગવાન શ્રી નારાયણના મંગલકારી ચરિત્રો તમારા પ્રશ્નને અનુસારે અનુક્રમે કરીને કહ્યા. તેમાં સૌપ્રથમ હિમાલયમાં બદ્રિકાશ્રમને વિશે ભગવાન શ્રી નરનારાયણની સાથે મરીચ્યાદિક મહર્ષિઓનો સમાગમ તમને કહ્યો. તેમાં મહર્ષિઓએ ભારતની ભૂમિ ઉપર થઈ રહેલા અધર્મ ઉદ્ભવનું નિવેદન કર્યું, તે પણ કહ્યું, હે રાજન, ત્યાર પછી ભગવાન શ્રી નારાયણની સમીપે પત્ની મૂર્તિ દેવીની સાથે ધર્મનું આગમન થયું, તે કહ્યું. ત્યાર પછી દુર્વાસાના શાપથી એ સર્વેને મનુષ્ય જન્મ લેવા પડ્યા, તે કથા કહી. તેમાં ઉદ્ધવજી, ધર્મદેવ, મૂર્તિદેવી અને ઋષિમુનિઓના પૃથ્વી પર જ્યાં જ્યાં જન્મ થયા તે કથા કહી, ને તે પછી ભક્તિદેવીની સાથે ધર્મદેવના વિવાહની કથા પણ કહી. હે રાજન, ત્યાર પછી અસુરો દ્વારા અતિશય પીડા પામેલા પત્ની મૂર્તિદેવીની સાથે ધર્મદેવે સદગુરુ રામાનંદ સ્વામીનો સમાશ્રય કર્યો, તે કથા કહી. ફરી દૈત્યોના અંશભૂત રાજા આદિકજનો દ્વારા અતિશય પીડા અપાયેલા ધર્મદેવે હનુમાનજીની આરાધના કરી ને પ્રસન્ન થયેલા હનુમાનજીની આજ્ઞાથી પોતાના ઘરેથી નીકળી વૃંદાવન ગયા. ત્યાર પછી વિષ્ણુયાગથી ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવી. તેનાથી પ્રસન્ન થયેલા ભગવાને ધર્મદેવ, ભક્તિદેવી અને મરીચ્યાદિ મહર્ષિઓને પોતાનો પ્રત્યક્ષ દર્શન અને પ્રાદુર્ભાવ થવાનું વરદાન આપ્યું, તે કથા કહી. ત્યાર પછી ધર્મભક્તિને જંગલમાં અશ્વત્થામાનો શાપ થયો, તે કથા કહી. ત્યાર પછી વિંધ્યવાસિની દેવીનો કાલિદત્તાદિ અસુરોને શાપ થયો, તે કથા કહી. ત્યાર પછી ધર્મભક્તિને ઘેર ભગવાન શ્રીહરિનો પ્રાદુર્ભાવ થયો, તે કથા કહી. ત્યાર પછી શ્રીહરિના નામકરણાદિ સંસ્કારોની કથા, ચૌલ સંસ્કારની કથા, કાલિદત્તના વિનાશની કથા, અયોધ્યામાં ભગવાન શ્રીહરિની પૌગંડ લીલાની કથા અને યજ્ઞોપવિત સંસ્કારની કથા તમને સંભળાવી. ત્યાર પછી હરિગીતા કહીને ધર્મભક્તિની દિવ્ય ગતિની કથા કહી સંભળાવી. ત્યાર પછી ભગવાન શ્રીહરિના ગૃહત્યાગની કથા અને વડના વૃક્ષ નીચે ભૈરવના પરાજયની કથા કહી. હે રાજન, ત્યાર પછી પુલ્હાશ્રમમાં શ્રીહરિએ સૂર્યનારાયણની કરેલી પ્રસન્નતાની કથા કહી. ગોપાળ યોગીની પાસે શ્રીહરિએ અષ્ટાંગ યોગનો અભ્યાસ કર્યો, તે કથા, ને મહાશક્તિ પિબેકનો પરાજય કર્યો, તે કથા કહી. ત્યાર પછી ઓરિસ્સા દેશમાં જગન્નાથપુરી આદિકને વિશે અસુર સમુદાયના પરાભવની કથા કહી. શ્રીહરિની તીર્થયાત્રાની કથા તથા પાર્વતી અને શંકર શ્રીહરિના દર્શને પધાર્યા, તે કથા કહી. ત્યાર પછી લોજપુરને વિશે ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામી આદિક શિષ્યોની સાથે થયેલા સમાગમની કથા કહી. ત્યાર પછી રામાનંદ સ્વામીના દર્શન અને તેમના શિષ્યપણાના સ્વીકારની કથા કહી. ત્યાર પછી ગુરુની આજ્ઞાથી તેમના શિષ્યોના ગુરુપણાના સ્વીકારની કથા અને ગુરુ રામાનંદ સ્વામીની દુર્વાસાના શાપ થકી મુક્તિની કથા કહી પ્રથમ પ્રકરણની સમાપ્તિ કરી. બીજા પ્રકરણમાં માંગરોળાદીપુરમાં પોતાના દિવ્ય સ્વરૂપના પોતાના ભક્તોને આપેલા દર્શનની કથા કહી. મેઘજી વણિકના પરાજયની કથા તથા માંગરોળમાં મતવાદીઓને પોતપોતાના ઇષ્ટદેવના દર્શન કરાવ્યાની કથા કહી. સમાધિ પ્રકરણ પ્રગટ કર્યાની કથા ને પોતાના સાક્ષાત શ્રીકૃષ્ણ રૂપના દર્શનની કથા કહીને નારાયણ ગીતાની કથા તથા લોભાદી પાંચ દોષોની દુષ્ટતાની કથા કહી. હે રાજન, ત્યાર પછી પૃથ્વી પર ભગવાન શ્રીહરિએ કરેલા અહિંસામય ધર્મ સ્થાપનની કથા કહી ને પછી ખટવાંગ રાજા અને અભય રાજાના સંવાદની કથા કહી, ત્યાર પછી અભય રાજાની પ્રાર્થનાથી ભગવાન શ્રીહરિનું કાર્યાણીથી દુર્ગપુર પ્રત્યેનું આગમન કહ્યું ને રાજકોટમાં ગવર્નર સાથેના મેળાપની કથા કહી, ત્યાર પછી શિવરામ વિપ્રના પ્રશ્નથી ઉદ્ધવ સંપ્રદાય પ્રકાશનની કથા કહી, ત્યાર પછી જુદા જુદા ગામોમાં ભગવાન શ્રીહરિના વિચરણની કથા કહી ને તે ગામોની વિશે થયેલા યથાર્થ ધર્મ સ્થાપનની કથા કહી, ત્યાર પછી અનેક પ્રકારના યજ્ઞોના વિધાનની કથા તથા કૌલાદિ મતખંડનની કથા કહી, શ્રીહરિના દિગ્વિજયની કથા અને દુર્ગપુરમાં પધારી કરેલા નિવાસની કથા કહી બીજું પ્રકરણ સમાપ્ત કર્યું. હે રાજન, ત્યાર પછી ઉત્તમ રાજા અને તેમની બહેનો આદિ અભય પરિવારની ભક્તિને વિશે ઉત્કર્ષની કથા કહી ભગવાન શ્રીહરિની સેવાની સુંદર વ્યવસ્થાની કથા કહીને વિસ્તારપૂર્વક અન્નકૂટ મહોત્સવની કથા કહી, ત્યાર પછી પ્રતિદિન સભાઓમાં ભક્તજનોને રંજન કર્યાની કથા ને તેમાં શ્રીહરિએ કરેલા સત્સંગ દીપ પ્રકાશનની કથા કહી, ત્યાર પછી ભગવાન શ્રીહરિએ ધર્મરક્ષા, સ્પર્શ વિવેક, ધર્મસિદ્ધિ, નિષ્કામ શુદ્ધિ અને સાધુઓના આન્હિક કર્મનું નિરૂપણ કર્યું તે કથા કહી, ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપાદ્વૈતની કથા, કૃષ્ણ મંત્ર જપના વિધિની કથા, એકાદશી વ્રત વિધિની કથા અને મહાન પ્રબોધની ઉત્સવની કથા કહી, ત્યાર પછી શ્રીહરિએ વડતાલપુરમાં મહાન પુષ્પદોલોત્સવ ઉજવ્યો તે કથા કહીને ત્રીજા પ્રકરણની સમાપ્તિ કરી. ત્યાર પછી પુરાણ શ્રવણના સર્વે વિધિના નિરૂપણની કથા કહી, હે રાજન, ત્યાર પછી શ્રીમદ ભાગવતના મહાત્મ્ય સંબંધી વિશેષ કથા કહી, ત્યાર પછી સારંગપુરમાં ઉજવેલા જન્માષ્ટમીના ઉત્સવની કથા કહી, ત્યાર પછી કાર્યાણીથી નાગડકા ને લોયા ત્યાંના શાકોત્સવની કથા ને ત્યાંથી પંચાળા ગામ પ્રત્યે આગમનની કથા કહી, ત્યાં વેદની શ્રુતિઓના અર્થનો નિર્ણય કહી સંભળાવ્યો તે કથા કહી, ત્યાર પછી શ્રીનગરને વિશે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા વિધિની કથા ને ભુજનગરને વિશે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા વિધિની કથા કહી, ત્યાર પછી વડતાલપુરમાં લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા અને પોતાની મૂર્તિ શ્રી હરિકૃષ્ણ આદિક મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિની કથા કહી તથા વડતાલમાં થયેલા દ્વારિકાધીશના આગમનની કથા કહી, ત્યાર પછી મુક્તાનંદ સ્વામી દ્વારા કરવામાં આવેલા ત્રિયુગ શબ્દાર્થના નિર્ણયની કથા કહી, રામપ્રતાપજી તથા ઈચ્છારામજીના પુત્ર અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજીનો દત્તક વિધિથી પોતાના પુત્રપણે સ્વીકાર અને તે બંનેને પોતાના આશ્રિતજનોના ગુરુપણાને વિશે સ્થાપન કર્યાની કથા કહી, ત્યાર પછી વડોદરા શહેરમાં મુનિમંડળે સહિત શ્રીહરિના આગમનની કથા તથા સયાજીરાવ સરકાર દ્વારા કરવામાં આવેલ ભગવાન શ્રીહરિના સન્માનની કથા કહી ને વડતાલ પધારી શ્રીહરિએ કરેલ શિક્ષાપત્રી લેખનની કથા કહી, હે રાજન, ત્યાર પછી શ્રીનગરને વિશે ઉજવેલા ફૂલડોલ ઉત્સવની કથા ને ભાલપ્રદેશમાં વિચરણ તથા ધોલેરામાં મદન મોહનજી નામે શ્રી રાધાકૃષ્ણની સ્થાપન વિધિની કથા કહી, ત્યાર પછી દીક્ષા વિધિનો ઉપદેશ અને પૃથ્વી પર તેની પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ તથા વ્રતો અને ઉત્સવો ઉજવવાના વિધિનો ઉપદેશ તેમજ સાધુઓના ધર્મના ઉપદેશની કથા કહી, ત્યાર પછી જ્ઞાનનો ઉપદેશ અને સાંખ્યશાસ્ત્રના અર્થનું નિરૂપણ કરનારી કથા કહીને ચોથા પ્રકરણની સમાપ્તિ કરી. હે રાજન, ત્યાર પછી શિવરામ વિપ્રના પ્રશ્નથી જે ધર્મોપદેશ કર્યો તે કથા તમને સંભળાવી. તે ધર્મોપદેશમાં વર્ણ અને આશ્રમના ધર્મો તથા તેનાથી બહાર મુકાઈ ગયેલાઓના ધર્મો તથા સર્વે સ્ત્રીઓના ધર્મોનું ભગવાન શ્રીહરિએ જે વિસ્તારથી નિરૂપણ કર્યું છે તે કથા તમને સંભળાવી, ત્યાર પછી ભગવાન શ્રીહરિએ નાના મોટા સર્વે પાપોના પ્રાયશ્ચિત્ત વિધિનું નિરૂપણ કર્યું તે કથા કહી, તથા ચાંદ્રાયણાદિ કૃચ્છ્રવ્રતોના લક્ષણોનું જે નિરૂપણ કર્યું તે કથા કહી. હે રાજન, ત્યાર પછી જૂનાગઢને વિશે શ્રી દ્વારિકાધીશની પ્રતિષ્ઠા વિધિ કરી, ને રાધારમણ દેવ તથા સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા વિધિ કરી તે કથા તમને સંભળાવી. ત્યાર પછી નૈષ્ઠિક બ્રહ્મચારીઓના ધર્મો મુકુંદ બ્રહ્મચારીના પૂછવાથી સંભળાવ્યા તે કથા કહી. ત્યાર પછી દુર્ગપુરને વિશે કરેલા શ્રી ગોપીનાથજીના પ્રતિષ્ઠા વિધિની કથા કહી, ને સાંખ્ય યોગના ઉપદેશની કથા તથા યોગશાસ્ત્રના સંગ્રહની કથા કહી સંભળાવી. ત્યાર પછી ભગવાન શ્રીહરિએ શતાનંદ મહર્ષિને આપેલા વરદાનની કથા, ને પછીથી શતાનંદ સ્વામી દ્વારા કરવામાં આવેલ આ સત્સંગી જીવન શાસ્ત્ર રચનાની કથા કહી. ત્યાર પછી ભગવાન શ્રીહરિએ વિચારેલા પોતાના આવિર્ભાવ કારણની કથા કહી, ને પોતાના સ્વધામગમન પછી ભક્તજનોએ કેમ વર્તવું તેના ઉપદેશની કથા, અને શ્રીહરિના અંતર્ધાન લીલાની કથા કહી, તથા શ્રીહરિ જયંતી વ્રતના વિધિની કથા કહી. હે રાજન, આ પ્રમાણે તમે જે રીતે ચરિત્રો પૂછ્યા હતા તે રીતે જ ભગવાન શ્રીહરિના અદ્ભુત ચરિત્રોની કથા મેં તમને સંભળાવી. પરમ પવિત્ર એવા આ સત્સંગી જીવન શાસ્ત્રની રચના કરીને શતાનંદ સ્વામીએ શિષ્ય એવા મને તત્વપૂર્વક ભણાવ્યું છે. હે રાજન, મેં પણ અતિશય પ્રેમથી સાંભળવા ઈચ્છતા તમને આ સકલ સત્સંગી જીવન શાસ્ત્રની કથા સંભળાવી. આ શાસ્ત્ર વેદ પુરાણોના પરમ સાર રૂપ છે. તેમનું સત્સંગી જીવન એવું નામ સાર્થક છે, કારણ કે સદાય સત્ય સ્વરૂપ પરમેશ્વર ભગવાન શ્રીહરિના આશ્રિત ભક્તજનોને સત્સંગી કહેલા છે, અને તેઓને માટે આ શાસ્ત્ર જીવનરૂપ છે. તેથી સત્સંગીઓએ આ સત્સંગી જીવન શાસ્ત્રનું સર્વ પ્રકારે સદાય પઠન શ્રવણાદિકથી સેવન કરવું. આ શાસ્ત્રનો પાઠ કરવાથી દ્વિજાતિજનોને વેદાદિકના પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે સર્વ યજ્ઞો કર્યાનું પણ ફળ નક્કી પ્રાપ્ત થાય છે. ચારે વર્ણના નરનારીઓ આ શાસ્ત્રનું પરમ આદરથી શ્રવણ કરે તો આલોક તથા પરલોકમાં ઇચ્છિત સુખને પ્રાપ્ત કરે છે. હે રાજન, બ્રાહ્મણ જો આ શાસ્ત્રનું શ્રવણ કરે છે તો શાસ્ત્રોમાં પારંગત બુદ્ધિને વરે છે. ક્ષત્રિય રાજ્ય સુખને પામે છે, વૈશ્ય ધન સંપત્તિ પામે છે, તથા શૂદ્ર પણ ઇચ્છિત સુખને પામે છે. સકામી પુરુષ જે કામના રાખીને આ શાસ્ત્રનો પાઠ કરે છે અથવા શ્રવણ કરે છે તે ઇચ્છેલી કામનાને પામે છે. નિષ્કામી પુરુષ ઉત્તમ એકાંતિકી ભક્તિને પામે છે. જે દ્વિજાતિજનો આ શાસ્ત્રનો વિધિપૂર્વક પુરસ્ચરણ કરે છે તેના સર્વે મનોરથો સિદ્ધ થાય છે, તેમાં કોઈ સંશય નથી. જે મનુષ્યોને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના લક્ષણો જાણવાની ઈચ્છા હોય તેઓએ આ ગ્રંથનું પ્રયત્નપૂર્વક સેવન કરવું, તેમજ જે મનુષ્યોને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેઓએ પણ ઇચ્છિત ફળને આપનારા આ ગ્રંથને વિશેષ રીતે સાંભળવો અને અભ્યાસ કરવો, અર્થાત પાઠ કરવો. હે રાજન, આ શાસ્ત્રનું જેને સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું તેવા પુરુષને આ જગતમાં કંઈ પણ જાણવું બાકી રહેતું નથી. તેણે સર્વે જાણી લીધું છે, તેથી પોતાનું હિત ઇચ્છતા જનોએ આ ગ્રંથનું સર્વ પ્રકારના પ્રયત્નો કરી સેવન કરવું. કથાની સમાપ્તિમાં સુવ્રત મુનિ પોતાના ઇષ્ટદેવને અને ગુરુને વંદન કરે છે. નારાયણ મુનિ અને કૃષ્ણ નામવાળા ભગવાન શ્રીહરિને મારા નમસ્કાર છે, તેમજ તેમના એકાંતિક ભક્ત અને મારા ગુરુ શતાનંદ સ્વામીને પણ મારા નમસ્કાર છે. આ પ્રમાણે મુનિવર્ય સુવ્રત મુનિએ કહેલા ભગવાન શ્રી નારાયણના ચરિત્રો સાંભળીને પ્રતાપસિંહ રાજા અતિશય આનંદ પામ્યા ને કહેવા લાગ્યા કે હે મુનિ શાર્દુલ સુવ્રત મુનિ, હું ધન્ય થયો છું અને મારો મનુષ્ય જન્મ પણ આપના સમાગમથી સફળ થયો છે. આ બાબતમાં મને હવે કોઈ સંશય નથી. હે મહામુનિ, નારાયણના ચરિત્રો સાંભળીને મારા મનમાં અત્યારે મહા આનંદ ઉભરાય છે. તેને કોઈ શબ્દોમાં હું વ્યક્ત કરી શકું તેમ નથી. હે સુવ્રત મુનિ, તમે તો ધન્ય ભાગ્યશાળી છો, કારણ કે તમે આ લોકમાં પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિનું દર્શન, સ્પર્શ, પૂજન આદિ અનેક ઉપાયે સેવન કરેલું છે ને એ ભગવાન શ્રીહરિને તમે ભક્તિથી વશ પણ કરેલા છે અને તેથી જ તમે તેમના કૃપાપાત્ર થયા છો. હે મુનિ, તમારા જેવા સંતોનો સાહજિક પરોપકારી સ્વભાવ હોય છે, જેને કારણે તમે અમારા જેવા જનોને સાક્ષાત ભગવાન શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન આપવા આ પૃથ્વી પર વિચરણ કરો છો. હું તમારો શિષ્ય છું ને તમારે શરણે આવ્યો છું, એથી આપ મારા ઉપર અનુગ્રહ કરો. તેનાથી હું સાક્ષાત ભગવાન શ્રીહરિનું પ્રત્યક્ષ દર્શન કરી શકું. આ પ્રમાણે પ્રતાપસિંહ રાજાએ પ્રાર્થના કરી. તેથી સુવ્રત મુનિ તેમને કહેવા લાગ્યા કે હે રાજન, તમે કથા દ્વારા જેવા ભગવાન શ્રીહરિના સ્વરૂપને સાંભળ્યું છે તેવા જ સ્વરૂપનું એકાગ્ર મનથી ધ્યાન કરો. ભગવાન શ્રીહરિ તમને ચોક્કસ પ્રત્યક્ષ દર્શન આપશે, કારણ કે આ સત્સંગી જીવન શાસ્ત્રનું પ્રેમથી કોઈ શ્રવણ કરે તેમને સાક્ષાત પરમેશ્વર ભગવાન શ્રીહરિ પોતાનું પ્રગટ દર્શન આપશે તેવું મારા ગુરુ શતાનંદ સ્વામીએ મને કહ્યું છે. ત્યાર પછી પ્રતાપસિંહ રાજાએ સુવ્રત મુનિને નમસ્કાર કરી દ્રઢ નિશ્ચયપૂર્વક સ્થિર આસને બેસી કથામાં જેવા ભગવાન શ્રીહરિને સાંભળ્યા હતા તેવા જ ભગવાન શ્રીહરિનું હૃદયમાં ધ્યાન કર્યું. અપરોક્ષ અનુભૂતિવાળા અર્થાત પ્રત્યક્ષ ભગવાનના જ્ઞાનવાળા ગુરુ સુવ્રત મુનિના અનુગ્રહથી તેમજ સત્સંગી જીવન શાસ્ત્રના શ્રવણજન્ય પુણ્યના પ્રતાપથી પ્રતાપસિંહ રાજાને ભગવાન શ્રીહરિએ હૃદયમાં પ્રત્યક્ષ દર્શન આપ્યું. અક્ષર બ્રહ્માત્મક તેજ તેજના પુંજની મધ્યે પ્રત્યક્ષપણે વિરાજમાન અને કરોડો કામદેવોનો ગર્વને હરી લે તેવા રૂપાળા તથા ભક્ત એવા અક્ષર મુક્તો દ્વારા દિવ્ય ચંદન પુષ્પાદિક વડે પૂજન કરાયેલા સાક્ષાત ભગવાન શ્રીહરિનું દર્શન કરીને રાજા પરમ આનંદ પામ્યા. આ પ્રમાણે પોતાના હૃદયમાં ભગવાન શ્રીહરિનું સાક્ષાત દર્શન પામી સમાધિમાંથી બહાર આવેલા પ્રતાપસિંહ રાજા ખૂબ જ પ્રસન્ન થયા ને સુવ્રત મુનિને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે મુનિ, તમારી કૃપાથી હું હવે નક્કી કૃતાર્થ થયો છું. તે સમયે સુવ્રત મુનિ પણ પ્રતાપસિંહ રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, આ પ્રમાણે જ ભગવાન શ્રીહરિનું તમે હંમેશા ધ્યાન કરજો અને સ્વધર્મમાં રહી તેમનું ભજન કરજો. તેનાથી દેહને અંતે સર્વોત્કૃષ્ટ તે ભગવાન શ્રીહરિના અક્ષરધામને પામશો. પરમ પવિત્ર આ જગન્નાથપુરીને વિશે રહીને શ્રીહરિનું સદાય ભજન કરો. તે સમયે આજ્ઞા માથે ચડાવી રાજાએ નમસ્કાર કર્યા ને સુવ્રત મુનિ બીજા તીર્થક્ષેત્રોમાં જવા માટે ત્યાંથી નીકળી ગયા. પ્રતાપસિંહ રાજા જગન્નાથપુરીમાં નિવાસ કરીને રહ્યા ને અતિશય ગાઢ પ્રેમથી ભગવાન શ્રીહરિનું ભજન કરતા કરતા અલ્પ સમયમાં જ ગોલોકાંતરવર્તી ભગવાન શ્રીહરિના પરમ અક્ષરધામને વિશે સિધાવ્યા. જે ભગવાન શ્રીહરિના ગુણચરિત્રાદિકનું શ્રવણ કરવું તે મંગળરૂપ છે ને તેનું કીર્તન કરવું તે પણ મંગળરૂપ છે તથા તેમનું સ્મરણ કરવું તે પણ મંગળરૂપ છે. એવા ભગવાન શ્રીહરિ અમારું સર્વ મંગળ વિસ્તારો, અધર્મ સર્ગનો વિનાશ કરતા ને ધર્મ સર્ગનો અધિકને અધિક પોષણ કરતા, સમગ્ર પાપનું અને સમગ્ર દુઃખનું હરણ કરતા પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ પોતાના ભક્તજનોએ સહિત મારી ઉપર પ્રસન્ન થાવો, પ્રસન્ન થાવો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ગ્રંથની અનુક્રમણિકાનું નિરૂપણ કર્યું, એ નામે 70મો અધ્યાય પૂર્ણ થયો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવન પંચમ પ્રકરણ સમાપ્ત. શ્રીમદ સત્સંગી જીવન પાંચે પ્રકરણનું કચ્છ ભુજ નિવાસી સાધુ વિજ્ઞાન સ્વરૂપદાસજી કૃત સરળ ગુજરાતી ભાષાંતર સમાપ્ત.